રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો હું શીને આજ રંગ લાગ્યો જંગ જામ્યો શીન હૈયામાં જંગ જામ્યો હવે જંગ જામ્યો હવે જંગ જામ્યો ડુંગરિયા છોરાને જંગલની છોરીઓ ડુંગરિયા છોરાને જંગલની છોરીનો લહેરાતા ઝાડવાને ભડભડતી જ્વાલાનો સંગ લાગ્યો રંગ લાગ્યો જંગ જામ્યો હોશીના હૈયામાં જંગ જામ્યો હવે જંગ જામ્યો હવે જંગ જામ્યો કાદાન મચ્છર શોહરત સિંહાસન કાદાન મચ્છર શોહરત સિંહાસન ને ઉડતા પતંગિયાનો છંદ લાગ્યો હોશીલા હોશીને છંદ લાગ્યો રંગ લાગ્યો જંગ જામ્યો હોશીના હૈયામાં જંગ જામ્યો હવે જંગ જામ્યો હવે જંગ જામ્યો દવ લાગ્યો ડુંગરીએ દવ લાગ્યો દવ લાગ્યો દવ લાગ્યો દવ લાગ્યો દવ લાગ્યો